શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 49મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ઉપરોક્ત પ્રકારે પ્રતિદિન ધર્મ સંબંધી વાર્તા કરી ભક્તજનોને નિસંશય કરતા શ્રીહરિને 1.5 વર્ષ વ્યતીત થયું. પછી ભગવાન શ્રીહરિ ગઢપુરમાં સંવત 1884ના મહાસુદ 5મને દિવસે વસંતનો ઉત્સવ ઉજવી પોતાના સેવકો સાથે શ્રીનગરમાં પધાર્યા. ત્યાં મોટી સામગ્રીથી સંવત 1884ના ફાગણવદ પડવાને દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પુષ્પદોલોત્સવ ઉજવી શ્રીહરિ વડતાલપુરે પધાર્યા. ત્યાં પણ રામનવમીનો ઉત્સવ કરી સેવકોની સાથે ચૈત્રસુદ પૂનમને દિવસે ફરી ગઢપુર પધાર્યા. ત્યાર પછી સંવત 1884ના ચૈત્રવદ બીજને દિવસે આસન ઉપર સુખપૂર્વક બેઠેલા ભગવાન શ્રીહરિને ઉત્તમ રાજા બંને હાથ જોડી વિનયપૂર્વક નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે સ્વામીન, દિનબંધુ, પ્રભુ, તમે કૃપા કરીને તમારા સેવક સ્થાને રહેલા અમારા સર્વે મનોરથ પૂર્ણ કરેલા છે. હે સંતોના સ્વામી, મારી તથા જયા અને લલિતા એ બે બહેનોની તેમજ ગઢપુરવાસી સર્વભક્તજનોની અંતરમાં એક જ ઈચ્છા વર્તે છે, તેને તમે પૂરી કરો એવી અમારી પ્રાર્થના છે. હે સ્વામીન, તમે આ ગઢપુરમાં સર્વે મંદિરોમાં શ્રેષ્ઠ એવું શ્રીકૃષ્ણ ભગવાનનું શિખરબંધ મંદિર કરો, આવી અમારી પ્રાર્થના તમો અવશ્ય પૂરી કરશો એવો અમને વિશ્વાસ છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ઉત્તમ રાજાએ પ્રાર્થના કરી તેથી ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા ને ઉત્તમ રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, તમારી જેવી ઈચ્છા છે તે પ્રમાણે અમે કરીશું. આ પ્રમાણે ઉત્તમ રાજાને કહી શ્રીહરિ વિરક્તાનંદ મુનિને કહેવા લાગ્યા કે હે મુનિ, તમે અહીં શ્રીકૃષ્ણ ભગવાનનું સુંદર મંદિર કરો. તે મંદિર નિર્માણમાં ઉપયોગી સર્વે સામગ્રી તમારી આજ્ઞા પ્રમાણે આ ઉત્તમ રાજા લાવીને પૂરી કરશે. હું પણ ઘણું કરીને અહીં જ રહીશ, તેથી ક્યારેક કંઈક પૂછવાનું થાય તો અવશ્ય મને પૂછજો. હે રાજન, આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું ત્યારે તેમનું વચન સાંભળી વિરક્તાનંદ સ્વામીએ કહ્યું, હે મહારાજ, તમે જેમ કહ્યું તેમ હું કરીશ. તે સાંભળી ઉત્તમ રાજા અને તેમની બંને બહેનો જયા અને લલિતા તથા ગઢપુરવાસી સર્વેજનો પણ ખૂબ જ પ્રસન્ન થયા. પછી વિરક્તાનંદ મુનિએ શિલ્પશાસ્ત્રના જ્ઞાતા રત્નાભાઈ આદિ શિલ્પીઓને બોલાવ્યા ને મંદિર નિર્માણનું કાર્ય પ્રારંભ કર્યું. તેમાં જે કાંઈ ઉપયોગી સામગ્રી જોઈતી હતી તે ઉત્તમ રાજાએ લાવી આપી અને ભગવાન શ્રીહરિ ઘણું કરીને મંદિર નિર્માણના સ્થાને આવીને બેસતા શિલ્પીઓની ચતુરાઈની પ્રશંસા કરતા ને પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા. હે રાજન, ભગવાન શ્રીહરિએ ગઢપુરમાં મંદિર નિર્માણનો પ્રારંભ કરી દીધેલો છે. એ અવસરે તેમને જૂનાગઢ લઈ જવા માટે હેમંતસિંહ રાજાના નાના ભાઈ અનુપસિંહ ગઢપુરમાં શ્રીહરિની સમીપે આવી પ્રણામ કરી બે હાથ જોડી કહેવા લાગ્યા કે હે ભગવાન, જૂનાગઢના મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થયેલું છે, તો હે સ્વામીન, સંતો અને પાર્ષદોની સાથે તમે જૂનાગઢ પધારીને મુહૂર્ત પ્રમાણે વિધિપૂર્વક શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠા કરો. હે રાજન, આ પ્રમાણેના અનુપસિંહના વચન સાંભળી શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા અને જ્યોતિષને જાણનારા રામચંદ્રાદિ ઉત્તમ બ્રાહ્મણોને બોલાવી પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત પૂછવા લાગ્યા. ત્યારે પંચાંગમાં જોઈ વિપ્રો કહેવા લાગ્યા કે હે શ્રીહરિ, સંવત 1884ના વૈશાખવદ બીજના ગુરુવારે પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત છે. આ પ્રમાણે બ્રાહ્મણોએ કહ્યું તે સાંભળી શ્રીહરિએ તેઓને ખૂબ જ દક્ષિણા આપી. ત્યાર પછી શ્રીહરિ પાર્ષદો, સર્વે સંતો, સર્વે બ્રહ્મચારીઓ તથા ભાઈના પુત્રો આદિ ધર્મવંશી પરિવારે સહિત વૈશાખ સુદ દશમીના દિવસે જૂનાગઢ જવા ગઢપુરથી પ્રયાણ કર્યું અને વૈશાખ સુદ તેરસના જૂનાગઢ પધાર્યા. શ્રીહરિનું આગમન સાંભળી અત્યંત પ્રસન્ન થયેલા હેમંતસિંહ આદિક જૂનાગઢવાસી જનો નગરથી બહાર નીકળી શ્રીહરિની સન્મુખ જેવા પધાર્યા. તેવામાં જ શ્રીહરિ પણ સંતો પાર્ષદોની સાથે નગરની સમીપે આવી પહોંચ્યા ત્યારે સર્વે જનોએ ભગવાન શ્રીહરિને પ્રણામ કર્યા અને શ્રીહરિએ પણ સર્વેને બહુમાન આપી બોલાવ્યા. તેથી અતિશય પ્રસન્ન થયેલા ભક્તજનોએ શ્રીહરિને જુદા જુદા મહેલોમાં યથાયોગ્ય નિવાસ કરાવ્યો અને શ્રીહરિનો અતિ હર્ષથી સત્કાર કર્યો. પછી શ્રીહરિ મંદિરમાં પધારી ચારે તરફથી મંદિરને નિહાળી અતિશય પ્રસન્ન થયા ને સર્વે શિલ્પીઓની, હેમંતસિંહ રાજાની અને મંદિર કરાવનારા પોતાના સખા બ્રહ્માનંદ સ્વામીની વારંવાર ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા. પછી હેમંતસિંહ રાજાના ભવનમાં પોતાને ઉતારે આવી દેવપ્રતિષ્ઠામાં ઉપયોગી યથાયોગ્ય સર્વે મહાસામગ્રી રાજસેવકો પાસે ભેળી કરાવી, હે રાજન, સ્વયં શ્રીહરિએ જૂનાગઢ નિવાસી તેમજ નિગમ આગમશાસ્ત્રોના જ્ઞાતા એવા ઉત્તમ બ્રાહ્મણો દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાનો વિધિ 2 દિવસ પર્યંત કરાવ્યો. હે રાજન, સંવત 1884ના વૈશાખ વદ બીજને ગુરુવારને દિવસે દિવસનો પહેલો ભાગ અર્ધો વીત્યો ત્યારે મધ્ય મંદિરમાં સ્વયં પોતે શ્રીહરિએ સાક્ષાત શ્રી દ્વારિકાધીશની સ્થાપના કરી. ત્યાર પછી દ્વારિકાધીશની જમણી બાજુના મંદિરમાં શ્રી રાધારમણ દેવની સ્થાપના કરી. આ દ્વારિકાધીશ અને રાધારમણ દેવના દર્શન કરવાથી દ્વારિકા અને વૃંદાવન તીર્થની યાત્રાનું ફળ સંપૂર્ણ પ્રાપ્ત થાય છે. પછી દેવશર્માના પુત્ર ભગવાન શ્રીહરિએ દ્વારિકાધીશના મંદિરની ડાબી બાજુના મંદિરમાં અતિશય દર્શનીય એવા સિદ્ધેશ્વર શંકર ભગવાન, પાર્વતી દેવી, ગણપતિ દેવ અને નંદિકેશ્વરની સ્થાપના કરી. હે રાજન, શ્રીહરિએ પૂર્વે વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની સ્થાપના કરી અને જેવો ઉત્સવ ઉજવ્યો હતો તેવો જ મોટો મહોત્સવ અહીં જૂનાગઢમાં દ્વારિકાધીશની સ્થાપનામાં પણ ઉજવ્યો. આ પ્રમાણે ત્રણેય મંદિરોમાં વિધિપૂર્વક દેવ પ્રતિષ્ઠા કરી. ગાયો, ભૂમિ, સુવર્ણ, તલ અને નવીન બહુ વસ્ત્રો બ્રાહ્મણોને દાનમાં આપ્યા. આ પ્રમાણે પૂર્વાસી અને દેશાંતરથી પધારેલા સર્વે બ્રાહ્મણોને ઈચ્છિત ભોજનો જમાડી યથાયોગ્ય સર્વેને રૂપિયાની દક્ષિણા આપી સંતુષ્ટ કર્યા. ત્યારે સૌરાષ્ટ્ર દેશના અધિપતિ બહાદુર ખાન રાજા શ્રીહરિનો મહાપ્રતાપ નિહાળી આશ્ચર્ય પામી શ્રીહરિની સમીપે પધાર્યા ને વિનય સહિત પ્રણામ કરી દાસની જેમ ઊભા રહ્યા. ત્યારે શ્રીહરિએ તે જૂનાગઢના નવાબ બહાદુર ખાનને બહુમાન આપીને બોલાવ્યા. તેથી અતિશય રાજી થયેલા રાજાએ તે મંદિરની જગ્યાનો ધાર્મિક દસ્તાવેજ કરી આપ્યો અને લેખની સાથે પોતાના દેશમાં મંદિરને ઉપયોગી ધાન્ય, ઘી, ગોળ આદિ સમગ્ર પદાર્થો લઈ આવવા નિમિત્તમાં કર માફીની પત્રિકા પણ લખી શ્રીહરિના હસ્તકમળમાં સમર્પિત કરી અને કહેવા લાગ્યા કે હે ભગવાન, તમારે મારા યોગ્ય કંઈ સેવા કાર્ય હોય તો મને સર્વ પ્રકારે જણાવજો, હું એ કરી આપીશ. આ પ્રમાણે નવાબે ભગવાન શ્રીહરિને કહ્યું. પછી શ્રીહરિની રજા લઈ પોતાના નિવાસ સ્થાને ગયા. પછી જૂનાગઢ નિવાસી હેમંતસિંહ આદિ ભક્તજનોએ સુગંધિમાન ચંદન, પુષ્પના હારો તથા અમૂલ્ય વસ્ત્રો આભૂષણોથી શ્રીહરિની પૂજા કરી. પછી સકલ સદગુણોના સ્વામી ભગવાન શ્રીહરિએ વૈશાખ વદ દશમીની રાત્રિએ દેવોની સેવા પૂજાની વ્યવસ્થા તથા ઉત્સવો ઉજવવાની વ્યવસ્થા સુંદર રીતે ગોઠવી આપી. પછી જૂનાગઢમાં એકાદશીનો ઉત્સવ ઉજવી 12મી દિવસે પ્રાતઃકાળે પારણા કરી પોતાના આશ્રિત ભક્તજનોના સમૂહોએ કરેલી સ્તુતિ સાંભળી શ્રીહરિ પોતાના અનુયાયી વર્ગોની સાથે જૂનાગઢથી નીકળ્યા. હે રાજન, શ્રીહરિનો વિયોગ સહન ન થવાથી જૂનાગઢવાસી ભક્તજનોના નેત્રો અશ્રુથી ભરાયા ને શ્રીહરિની પાછળ પાછળ ચાલવા લાગ્યા. તે સર્વેને શ્રીહરિ પાછા વાળી માર્ગમાં પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા અને તેમની સેવાનો સ્વીકાર કરતા વૈશાખ માસની અમાવાસ્યાને દિવસે ગઢપુર પધાર્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ જૂનાગઢમાં શ્રી દ્વારિકાધીશ આદિક દેવોની પ્રતિષ્ઠા કરી એ નામે 49મો અધ્યાય પૂર્ણ થયો.